સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ્ચ દૌર્વિલસિતમ દ્રૂણાં પરમ મંગલમ વક્ત્રાં મંગલક્રોશ્ચ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયાં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રીહરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય વીસમો શ્લોક બાવીસમો બ્રહ્મક્ષત્ર વિશુદ્રા વર્ણ ચત્વારઈરિતા તેષાં પૃથક પૃથક ધર્માન વિશેષાન વચ્મિ તે મુને ભગવાન નરનારાયણ કહે છે હે નારદ મુનિ અત્યાર સુધી ચારેય વર્ણના સાધારણ ધર્મો એમનું પ્રતિપાદન કર્યું હવે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ એક એકના વિશેષ ધર્મો જે છે એ અલગ અલગ એ હું તમને કહું છું નારાયણ ભગવાન નારદજીને સર્વપ્રથમ બ્રાહ્મણોના વિશેષ ધર્મ છે એ કહે છે સમો દમઃ ક્ષમા શૌચમ આસ્તિક્યમ ભક્તિરીશિતુ હું તપો જ્ઞાનમ ચ વિજ્ઞાનમ વિપ્રધર્મ સ્વભાવજઃ સમ દમ ક્ષમા શૌચ આસ્તિકતા ભગવાનની ભક્તિ તપ જ્ઞાન વિજ્ઞાન એટલે વિષય નહીં હો આ વિશેષ જ્ઞાન એમ ને તો એટલે છોકરાઓ એવું સમજશે કે વિજ્ઞાન નામનો વિષય હશે એમ આ બધા જ સ્વાભાવિક બ્રાહ્મણોના ધર્મ છે ગઈકાલે આપણે કયા કયા ધર્મની વાત કરી યાદ રહી, નહીં તો પછી આજના ભૂલાઈ જશે. સામાન્ય ધર્મમાં કયા કયા ધર્મ આવ્યા હતા? છેલ્લે છેલ્લે જે આવ્યા, એક અર્જવ, બીજો આ 25મી ભક્તિ, એ એક યાદ રહી ગયું કે પછી આ તો બહુ શરૂઆતમાં આવી ગયા. કાલના જ કાલે આપણે કેટલા કેટલા આવ્યા, એકાદશી ને નાગલે દિવસે એક અર્જવ, બીજું સાધુની સેવા કરવી, પોષ્ય વર્ગનું પોષણ કરવું, અને છેલ્લે ભગવાનની ભક્તિ. આ ચાર ધર્મો છે એ ગઈકાલે આવ્યા હતા. અર્જવમાં આપણે એવું સમજ્યા હતા કે ભગવાનના ભક્ત હોય એમને આપણે એમને આગળ કોમળ રહેવું, સરળ રહેવું, એમને નમસ્કાર કરવા, એમને ગોઠણ સુધી પગે લાગવું. તો લગભગ બધા ભગવાનના ભક્તો લાગે જ છે, પણ છતાંય કંઈક કચાશ રહી જતી હોય તો લગભગ એ બધાએ ચાલુ કરી દીધું હશે એમ અમે માનીએ છીએ. દાંત કાઢો છે એટલે કંઈક ડાઉટ છે. આ છોકરાઓને સૂચના આપીએ ને પછી એમ કહીએ કે હવે આજથી આપણે આવું કરવાનું છે. પછી જો આપણે ત્યાંથી નીકળી જઈએ ને તો છોકરા પાસે જેમ કરતા હોય ને એમ જ કરે. ત્યાં ઊભું રહેવું પડે ને થોડી વાર કરાવવું પડે ને એવી રીતે ટેવ પડાવવી પડે. પછી ટેવ પડી જાય પછી પાછો વાંધો નહીં એમ. એમ આપણે પણ ભગવાનના માર્ગે બાળક જેવા છીએ એટલે સંતો થોડીક ટેવ પડાવે. હેલો, આપણે દરરોજ પગે તો લાગતા જ હોઈએ પણ વિશેષ રૂપથી આજે આપણી સભા પૂરી થાય પછી જે આપણે દર્શન કરીએ છીએ એમાં આપણે નીકળતા જઈશું, સંતો અહીંયા હશે, દર્શન થતા જશે. તો પરસ્પર ભક્તોને જ્યારે આપણે મળીએ ત્યારે પાછળના ભાગમાં કે જેવી રીતે ગોઠવણી થતી હોય એ રીતે થોડાક દિવસ જો પ્રેક્ટિસ થાય ને તો એ આપણી હેબિટમાં કન્વર્ટ થઈ જાય. નહીંતર આપણે વાતો કરીએ સાંભળીએ પણ ક્યારેક આપણને સત્વગુણ વર્તતો હોય તો એટલા દિવસ રહે પણ ખરું, યાદી રૂપે મનમાં નક્કી કરી રાખ્યું હોય તો પણ યાદ રહે, નહીંતર ભૂલાઈ જાય. પછી એ 5-7-10 દિવસ રહે પણ પછી વળી પાછું ભૂલાઈ જાય. તો શું કરવું જોઈએ સાહેબ, તમે કંઈક કયો આમાં માર્ગદર્શન આપો. થોડાક દિવસ હેબિટ પડાવવા માટે શું વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આપણને બધાને પ્રેક્ટિસ થવા માંડે એમ? 2-3 દિવસે યાદી કરવી ના, પ્રેક્ટિસ જ કરીએ એમ. અરે મગનભાઈ, અમે આટલા દિવસથી મહિમા ગાયો, તમે એક જ હાજર નહોતા, ઓનલાઈન હતા. એવું થઈ શકે કે જ્યારે અહીંયાથી પૂરું થાય એટલે ઊભા થઈએ ને આપણે જે મોદિયા સંકેલીએ છીએ એ વખતે બધા પરસ્પર ઊભા થઈએ ને ત્યારે જ અરસ પરસ આમ એકબીજાને જય સમાન થોડાક ઝૂકીને જય સમાન કરી લઈએ, પછી આપણે દર્શન માટે આગળ આવીએ ને પછી મહારાજને સંતો જે હોય એમને મળી લઈએ. કારણ કે છૂટા પડી ગયા પછી વળી પાછું આપણને જ ભૂલાઈ જાય એવું થાય. યાદ આમ પછી સાયકલ બીજી ચાલવા માંડી હોય ને એટલે આપણને યાદ ના આવે. તો આજથી સભા પૂરી થાય પછી આપણે ઊભા થઈએ, આપણું આ અહીંયા કીર્તન પૂરું થાય એ વખતે અથવા ચાલતું હોય ત્યારે તો અરસ પરસ પગે લાગી, અને પછી બધા એને વલું કરવું એવું નહીં, બાજુ બાજુમાં બે બાજુ હોય એ બાજુ પગે લાગી જય સ્વામિનારાયણ કરી લઈએ. આવી થોડાક દિવસ પ્રેક્ટિસ કરીએ એટલે પછી ધીરે ધીરે જ્યારે પણ ભગવાનના ભગત મળે એટલે આપણે ઝૂકી જઈશું અને આપણાની અંદર આ ગુણ આવવા માંડશે. તો આવું કરશું આપણે એમને, તો બહુ સારામાં સારું. પ્રેક્ટિસ કરીએ અને 10થી વધારે કરીએ તો બેસ્ટ, થોડાક સમયમાં તત્કાળ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય એવું લખ્યું છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન હોય અને ઝડપથી થાય. એ ગઈકાલની જે આપણે વાત કરી હતી એમને આપણે પ્રેક્ટિકલી આજથી આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ. હવે આપણે આ બ્રાહ્મણના ધર્મો જે નારાયણ ભગવાન નારદજી એમને કહી રહ્યા છે, પહેલો ધર્મ કહ્યો વિશેષ ધર્મમાં કે બ્રાહ્મણ છે એમણે સમ રાખવું. સમ એટલે ક્ષમા નહીં, એ તો અલગ છે. સમ દમ પછી ક્ષમા, એ ત્રીજા નંબરે તો છે જ. સમ એટલે અંતઃકરણ છે એમનું શમન કરવું, એમાં જે ભાવો ઉઠે છે એમને શાંત કરવા. સમ ઉપરથી શાંત શબ્દ આવ્યો છે કે એમના ચારેય અંતઃકરણને વિશે જે માયાના સત્વાદિક ગુણો છે એમાં રજ અને તમ છે એ શાંત થયા હોય, સત્વગુણ કે વિશુદ્ધ સત્વગુણે એમના અંતઃકરણ વર્તતા હોય. કહેવાનો અર્થ એટલો કે અંદરથી એ અતિશય શાંત હોય. ચાર અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જગતમાં જેટલા પણ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નો આ અહંકારમાંથી જ સર્જન થાય છે, કાં મનમાંથી ઉત્પન્ન થાય છે, કાં આપણી બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. એ જો શાંત થઈ ગયા તો તમામ સમસ્યાઓ શાંત થઈ જાય, શમી જાય. સમસ્યા પણ ત્યાં જ છે અને સમાધાન પણ ત્યાં જ છે. ખોટું લોકો કંઈક કંઈક ફોટાની અંદર એક યુવાન અને એ હળ સાથે ઊભા હોય અને પછી એમ કે ઇતિહાસ મેં પહેલી બાર એસા દેખા હૈ કે જહાં પર સમસ્યા ઓર હલ દોનો એક સાથ મેં હૈ. એ એક વ્યક્તિ માટે જે પણ હોય તે આપણને ખબર નથી, પણ એ આપણા બધા માટે લાગુ પડે છે. સમસ્યા અહીંયા જ છે ને સમાધાન પણ ત્યાંથી જ છે. અંતઃકરણ જો શાંત વર્તે, ત્રણ ગુણના ભાવ છે એ જો શાંત થાય, એમની વૃત્તિઓ છે એ સત્વગુણ કે વિશુદ્ધ સત્વગુણમાં રમે, તો એમની પાસે આવનારા છે એ બધાના ત્રણ ગુણ છે ને એ શાંત થાય. બ્રાહ્મણ છે ને જગતના સર્વશ્રેષ્ઠ પદ ગુરુપદ પર બિરાજે છે, એમની પાસેથી જ્ઞાન, વિવેક, વૈરાગ્ય એમની બધાની અપેક્ષા હોય. એટલે અહીંયા નારાયણ ભગવાન એવું કહે છે કે બ્રાહ્મણના અંતરમાં સહજ ભાવે સમ નામનો ગુણ છે વર્તતો હોય. છેલ્લે એવું લખ્યું કે વિપ્ર ધર્મ સ્વભાવજ, એ સ્વાભાવિક બની જાય. એમ કેળવેલો હોય પણ કેળવતા કેળવતા આપણી ટેવ બની જાય ને, સ્વભાવ બની જાય, સ્વાભાવિક રીતે જ એ શાંત હોય. બતાવ્યા ન થાય એવા ન હોય, ભગવાનના ભક્તો તમામ શાંત હોય. એટલે આપણે એવું ન માની લઈએ કે આ માત્ર બ્રાહ્મણ માટે જ કહ્યું છે, ભગવાનના ભક્ત આપણે પણ છીએ ને આપણા અંતઃકરણ પણ આપણે શાંત કરવા જોઈએ. એટલે મહારાજે વચનામૃતમાં એવું કહ્યું, જીતમ જગત કેન મનોહી યને, જેણે મન જીત્યું એમણે આખું જગત જીતી લીધું. મનનો અર્થ એમ છે કે અંતઃકરણ જેમણે જીતી લીધા તો એમણે આખા જગત ઉપર શાસન મેળવી લીધું, આખા જગતને વશ કરી લીધું. કેમ? તો કે અંતઃકરણમાંથી જ ઈચ્છાઓ પ્રગટ થાય છે કે મારે આ જોઈએ છે, આ કરવું છે, આ ભોગવવું છે, જગતમાં જોડાવાની, ભગવાન થકી તૂટવાની, માયાના સંબંધવાળી જેટલી પણ ઈચ્છાઓ જાગૃત થાય છે કારણ શરીરના આધારે, સૂક્ષ્મ શરીરના માધ્યમથી આ અંતઃકરણના પ્લેટફોર્મ ઉપર આપણને દેખાય છે. જો અંતઃકરણ શાંત હશે, અંદરથી શાંત હશે, તો બહાર ગમે એટલી વિપરીતતા હશે તો પણ આપણી વૃત્તિને કોઈ ડોલાવી ન શકે. એટલે સૌથી પહેલો ધર્મ એ સમ કહ્યો, અને પછી એવું કહ્યું કે દમહ. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયો જે છે એમનું દમન કરવું, એમને વશ કરવી. જો અંતઃકરણ શાંત હશે તો ઇન્દ્રિયો પણ બધા જ શાંત રહેશે, અને ઇન્દ્રિયોને વશ કરવા, નિયંત્રણ કરવા એ સહેલા પડશે. અને બંને બાજુ છે, મહારાજે એક વચનામૃતમાં એવું પણ કહ્યું છે કે ઇન્દ્રિયો છે એ વિષયને વિશે ન જવા દે તો અંતઃકરણમાં જે વાસના છે વિષયની એ બધી ધીરે ધીરે કરતાં જેમ ઝાડ છે અને કાપી નાખે તો મૂળિયા છે એ સુકાઈ જાય ને સડી જાય, એવી જ રીતે એ વાસના છે એ પણ ઇન્દ્રિયોનો નિગ્રહ જો કરી શકે તો પણ અંતઃકરણમાંથી રહેલી જે વાસના છે એને નિર્મૂળ કરી શકાય, અને અંતઃકરણનો જો નિગ્રહ કરી શકે તો પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ પણ સહેલો પડે. સ્ટ્રેટેજી છે, બંને બાજુથી થઈ શકે. કેવું આપણું અંગ છે, કેવી રીતે આપણને પકડાય છે, કેવી રીતે આપણે વશ કરી શકીએ છીએ એ આપણે આપણી રીતે, કારણ કે ઘણી વખત અંતઃકરણ દેખાતું જ ન હોય તો પછી આમાં વશ કરવા ક્યાં જવું. એ કીર્તનભાઈ, તમે મન જોયું? મન નહીં. જયભાઈ, તમે કેટલામાં ભણો? 6th. તમારે હ્યુમન બોડી સાયન્સમાં ભણવામાં આવે ને, બરાબર, શરીર વિજ્ઞાન, એમાં કંઈ મન છે એવું બતાવે? કઈ જગ્યાએ બતાવે? બ્રેઇન બતાવે, મન ન બતાવે, મગજ બતાવે, પણ મન ન બતાવે. બતાવે ન બતાવે. બુદ્ધિ તમે જોઈ? ન દેખાણી જ નહીં ક્યાંય તમને. આ તો આ બિચારા નાના છે, એમને તો ન ખબર પડે, પણ હમણાં આપણે બધા મોટા મોટા બેઠા છીએ તો એમને પણ બુદ્ધિ છે એ દેખાતી નથી, મન દેખાતું નથી, ચિત્ત દેખાતું નથી, અને અહંકાર પણ આપણને દેખાતો નથી. કારણ કે આપણી દ્રષ્ટિ બહુ સ્થૂળ થઈ ગઈ છે. આપણી દ્રષ્ટિ બાહ્ય વર્તે છે, જગતને અનુલોમ વર્તે છે, એટલા માટે આપણને અંતઃકરણ સૂક્ષ્મ હોવાથી એ પણ દેખાતા નથી. તો એમને પકડવા કેવી રીતે? આપણને નથી દેખાતા એટલું નહીં, વૈજ્ઞાનિકોને નથી દેખાતા, નહીંતર તો આ ક્યાંક સાયન્સમાં મૂક્યું હોય ને. હા, એક છે કે વૈજ્ઞાનિકોને એ નથી દેખાતા, પણ એમણે પછી અલગ વિભાગ કર્યો સાયકોલોજી નામનો, મનોવિજ્ઞાન એમ કરી અને એક અલગ વિભાગ કર્યો. પણ જેટલા પણ ફિઝિકલ પાર્ટ છે શરીરના, એમાં ક્યાંય પણ મન છે એવો પાર્ટ કે એવું ઓર્ગન દેખાતું નથી, એટલા માટે સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ મન એમને જોવું, એમને પકડવું, એમને વશ કરવું એ ખૂબ કઠણ છે. એટલે અર્જુને એમ કહ્યું, પ્રમાથી બલવદ દ્રઢમ ચંચલમ હિ મનઃ કૃષ્ણ, પ્રમાથી બલવદ દ્રઢમ. હે કૃષ્ણ ભગવાન, આ મન છે ને બહુ ચંચળ છે, જો કે એને દેખાતું હતું એટલે એમણે કહ્યું, એને વશ કરવું એ તો મદનમત હાથીને વશ કરવા જેવું કઠણ છે. આપણને તો મન જ દેખાતું નથી. સુરાખાચર, મુક્તાનંદ સ્વામી, થોડા સંતો ભક્તો બધા બેઠા હતા. સુરાખાચર તો જીતેન્દ્રિય હતા, પણ આપણને બધાને ખ્યાલમાં આવે એટલા માટે મહારાજે આ ચરિત્ર કર્યું હશે. મહારાજે પૂછ્યું કે બાપુ, તમને કાંઈ સંકલ્પ વિકલ્પ થાય? સુરાખાચરે કહ્યું, અરે મહારાજ, તમ જેવા ભગવાન મળ્યા, આ મુક્તાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા, હવે સંકલ્પ કાણું ન કે. મહારાજે કહ્યું, બહુ સારું, હવે બીજો કાંઈ સંકલ્પ ન થતો હોય તો બહુ સારું. એ બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા કે સ્વામી, તમને કાંઈ સંકલ્પ વિકલ્પ થાય? ભોગાવો નદીના તટમાં બેઠા હશે અને ભોગાવોની રેતી આમ સ્વામી હાથમાં લીધી અને સ્વામી આમ ધાર કરી, મહારાજ આવ્યા આટલા સંકલ્પ થાય છે એક સાથે, એમ ધાર થાય છે. એટલે મહારાજે તરત સુરાખાચરની સામે જોયું, બાપુ આ ગુરુ તો આવું કહે છે. સુરાખાચર કે, મહારાજ અમણા તમણા ગુરુ એવા મુક્તાનંદ સ્વામી, એમને જો સંકલ્પ થતો હોય અને એમને જો આટલા બધા સંકલ્પ થતા હોય તો પછી આપણને થતા તો હશે કે, પણ આમાં કંઈ ખબર પડતી દેખાતા નથી ને પકડાતા નથી. મનને પકડવું એ કઠણ છે, પણ મનના સંકલ્પ છે એને આપણે જોતા શીખીએ. મનનું જે કાર્ય છે એ સંકલ્પ છે, અને એમને જો આપણે પકડતા શીખીએ, એમને જોતા શીખીએ, તો મન પકડાઈ જાય. કાર્ય ઉપર કંટ્રોલ કરવાથી કારણ છે એ પકડાઈ જાય. જેટલા પણ સૂક્ષ્મ અંતઃકરણ છે એ દેખાતા નથી, અને જે નથી દેખાતા પણ એમનું કાર્ય દેખાય, એમના કાર્ય ઉપર કંટ્રોલ કરીએ તો એ અંતઃકરણ બધાનો નિગ્રહ થાય, એમના બધાનું નિયંત્રણ થાય. મન દેખાતું નથી, પણ મનની અંદર જે સંકલ્પ અને વિકલ્પ થાય છે એ સંકલ્પ અને વિકલ્પને તો આપણે પકડી શકીએ. એટલે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી સંતોને નામું લખવાનું હોય ને ત્યારે બહુ સરસ વાત કરે. સ્વામી કહે કે આખા દિવસની અંદર સારામાં સારા 5 જે સંકલ્પ થયા હોય ને એ લખવાના, અને આખા દિવસની અંદર બધાય તો આપણને યાદ ન રહે, દેખાય નહીં, કારણ કે હજારો સંકલ્પ એક સાથે થતા હોય. વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે 24 કલાકની અંદર મન એટલા વિચાર કરે છે કે જો એમને આ બધા યંત્રો ફિટ કરી અને કમ્પ્યુટરની અંદર લેવામાં આવે અને એ વિચારને ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરવામાં આવે અને એમની વર્ડની ફાઇલ બનાવવામાં આવે તો એ ફાઇલની સાઇઝ, હવે ટેક્સ્ટની ફાઇલ હોય એટલે એમાં કંઈ જાજો લોડ ન હોય, એમાં જો પિક્ચર્સ કે ઇમેજીસ મૂકવામાં આવે તો એ વધારે લોડ લે, એનો સાઇઝ છે એ મોટી થઈ જાય, ખાલી ટેક્સ્ટ હોય તો ન થાય. તો વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે 24 કલાકના વિચારો એમને જો ટેક્સ્ટમાં કન્વર્ટ કરવામાં આવે અને વર્ડની ફાઇલ બનાવવામાં આવે તો એ વર્ડની ફાઇલ 75 GBની થાય. હલો, આપણી પાસે પેન ડ્રાઈવ હોય છે ને 8 GBની કે 4 GBની કે 16 GBની હોય છે, સંતોની કેટલા દિવસની કથાઓ આવી જાય એ પેન ડ્રાઈવ આપણા સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે, વધીને 32 GBની, એમ વધીને 64 GBની. આ તો ખાલી વિચારો જ એટલા થાય છે કે એની ટેક્સ્ટની ફાઇલ 75 GBની થાય. હે, આ એક દિવસનો આ પાછું ખાલી, આટલા વિચારો એમાં સૂક્ષ્મ સૂક્ષ્મ વિચારો છે. એટલે મહારાજે દીનાનાથ ભટ્ટને એવું કહ્યું કે તમારા જેવા બુદ્ધિશાળી હોય તો એમને 2-4 સ્થૂળ ઘાટ કે સંકલ્પ થતા હોય તો એ પકડાય, પણ જે સૂક્ષ્મ થાય છે એ તો પકડાતા જ નથી. એટલે અંતઃકરણને પકડવું હોય તો એમના કાર્ય એમને પકડવું જોઈએ. એટલે ચારેય અંતઃકરણ એમના અલગ અલગ કાર્ય છે, એ કાર્યને આપણે જોતા શીખીએ, એ કાર્યને આપણે અનુભવતા શીખીએ, અને અનુભવ્યા પછી એમનું એનાલિસિસ કરતા શીખીએ, અને એનાલિસિસ કર્યા પછી એમના પર કંટ્રોલ કરતા શીખીએ તો આ બધું શક્ય બને. કેવી રીતે થાય? મનનું કાર્ય શું? સંકલ્પ કરવા. સંકલ્પ એટલે વિચાર, બરાબર. વિકલ્પ એટલે પોઝિટિવ નેગેટિવ બધા પ્રકારના વિચાર થતા હોય. વિકલ્પ એટલે કા ઓપ્શન્સ હોય, અથવા તો બીજો અર્થ એવો કે વિરુદ્ધ સંકલ્પ થતા હોય, નેગેટિવ સંકલ્પ થતા હોય. એવા જેટલા પણ સંકલ્પ અને વિકલ્પ વિચાર રૂપે ઉદ્ભવે છે અને જે પણ વિચાર ચાલે છે તો એ વિચાર કરનાર કોણ છે? મન છે. એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ મન છે. આ પછી મન શેના આધારે સંકલ્પ કરે છે એ અલગ હોઈ શકે. ક્યારેક આપણે પરિસ્થિતિ દેખાય ને એમના આધારે આપણે સંકલ્પે ચડી ગયા હોય, ક્યારેક આપણી અંદર એવા ગુણ વર્તતા હોય અને એમના આધારે આપણે સંકલ્પે ચડી ગયા હોઈએ, એ અલગ છે. પણ સંકલ્પ કરનાર એ મન છે. તો જેટલા પણ વિચાર છે એ વિચારને આપણે જોઈ શકીએ. આપણે ઘણી વખત બોલીએ પણ છીએ કે મને એવો વિચાર થયો કે સામે આપણે આવું કર્યું હોય તો કેમ થાય, પણ એમાં આપણે એવું નથી માનતા કે આપણા મનને વિચાર થયો. આપણે એવું માનીએ છીએ કે મને વિચાર થયો એટલે મને ખુદને આત્માને જે હું ભગવાનનો એકાંતિક ભક્ત છું એને વિચાર થયો, એમ આપણા જીવને વિચાર થયો એવું આપણે માનીએ છીએ. પણ મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે માયાના કાર્યને જાણે, પ્રકૃતિના કાર્યને જાણે તો પ્રકૃતિના કાર્ય થકી મુકાય છે. બહાર જે કાર્ય છે એ તો છે જ, પણ આપણા અંદર જે કાર્ય છે પ્રકૃતિનું એમને જો જાણીએ તો એમના થકી મુકાવાય, તો એમના ઉપર કંટ્રોલ આવે. એટલે સંકલ્પ અને વિકલ્પ જેટલા પણ વિચાર થાય છે, વિચારને ઓબ્ઝર્વ કરવા કે આજે મને આવા આવા આવા આવા વિચાર થયા દિવસમાં 5 કે 10 મિનિટ, અને જેટલા વિચાર થયા છે વિચારમાંથી જેટલા પોઝિટિવ વિચાર છે, સારા વિચાર છે, જે આપણને પકડાના, જે આપણને દેખાણા, એને ખાલી લખી લઈએ. અને જેટલા નેગેટિવ થયા હોય એને પણ થોડા લખી લઈએ, પછી કોડવર્ડ ભાષામાં લખીએ, સ્ટેનોગ્રાફીમાં લખીએ, કે જે પણ રીતે લખીએ જેથી કરીને બીજા વાંચી જાય તો એને એમ ન થાય કે ભગવાનના ભગત એકાંતિક નથી એમ. જે પણ ભાષામાં આપણને સમજાઈ જાય એ રીતે, શોર્ટમાં ટૂંકમાં, પોઝિટિવ હોય તો એ અને નેગેટિવ હોય તો એ બંને લખ્યા પછી બીજે દિવસથી આપણું અનુસંધાન વધી જાય આપણને. અને એ લખ્યાની સાથે આપણે એ વિચાર કરવાનો કે આ જે સંકલ્પ વિકલ્પ કર્યા છે એ મેં નથી કર્યા, એ મને કર્યા છે. પછી આપણું ઓબ્ઝર્વેશન છે ને એ વધી જશે. દરેક સંકલ્પ જ્યારે થશે, હવે 5 દિવસ કરીએ એટલે આપણી જાગૃતતા એટલી બધી વધશે, જાણપણું એટલું બધું વધશે કે જ્યારે સંકલ્પ થતો હશે ને ત્યારે જ આપણને ખબર પડી જશે કે આ સંકલ્પ મન કરે છે અને આ કરે છે એ રાઈટ છે, આ કરે છે એ આટલું રોંગ છે. આટલું રોંગ છે એ આપણે ન કરાય, આટલું રાઈટ છે એટલું કરાય. વિવેક જાગૃત થઈ જશે. આટલી પ્રેક્ટિસ કર્યા પછી, જે એનાલિસિસ સારા અને નરસાનું કર્યા પછી, એમાં નરસા સંકલ્પ જેટલા પણ થયા છે એમના માટે મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે મનને ડારો દેવો કે ભગવાન સિવાય બીજો જો સંકલ્પ કર્યો છે તો તારા પોકા કાઢી નાખીશ. મહારાજે એવું જીવી અને વર્તી અને આપણને બતાવ્યું છે. આ અંતઃકરણનું શમન છે, એટલે આપણું મન છે એ પણ એલર્ટ રહે. અત્યારે આપણે એમને કંઈ કામ સોંપતા નથી, આપણે એમની પાસેથી ફોલોઅપ લેતા નથી, આપણે એમની પાસેથી રિપોર્ટ લેતા નથી, અને એમણે અયોગ્ય કાર્ય કર્યું હોય તો આપણે એમને સજા કરતા નથી. એટલા માટે એ જેમ ધારે તેમ કરે છે ને આપણે એ પ્રમાણે એમને ફોલો કરીએ છીએ. અને જ્યારે આપણે એમને ફોલો કરીએ છીએ તો વ્યાસ ભગવાને લખ્યું, મને એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. એ બંધનનું પણ કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. જો આપણે મનનો કંટ્રોલ કરીએ તો એ મોક્ષનું કારણ છે, પણ મન જો આપણો કંટ્રોલ કરવા માંડે અને આપણે મનને અનુવર્તી થઈ જઈએ, મનની અનુવૃત્તિ પ્રમાણે આપણે રહીએ, તો એ બંધનનું કારણ છે. એટલે સંકલ્પ અને વિકલ્પ, એમનું એસેસમેન્ટ, એમનું એનાલિસિસ, એમનું પરીક્ષણ એ કર્યા પછી આપણી જાગૃતતા વધે. પછી જેટલા સારા સંકલ્પ થાય છે એ સંકલ્પને પકડવા, ખરાબમાં ખરાબ માણસ આ દુનિયાની અંદર હોય તો એમને પણ સારા સંકલ્પ થાય જ છે, અને સારામાં સારા માણસ છે એમને પણ ખરાબમાં ખરાબ સંકલ્પ થાય જ છે. પણ બંનેમાં ફરક એટલો છે કે જે સારા માણસ છે એમને ખરાબ સંકલ્પને પકડ્યા નથી, પકડ્યા છે એ સારા સંકલ્પને પકડ્યા છે, એટલે એ સારા થઈ ગયા. સારા સંકલ્પને પકડ્યા એટલે સારી ક્રિયા થઈ, અને સારી ક્રિયા થઈ એટલે સારા સંસ્કાર પડ્યા, અને વળી પાછું એનું એ સર્કલ ચાલતું ગયું, એટલે ધીરે ધીરે સારા સારા અને સારા થતા ગયા. ખરાબ સંકલ્પને પકડ્યા તો ક્રિયા ખરાબ થઈ, ક્રિયા ખરાબ થઈ એટલે સંસ્કાર ખરાબ પડ્યા, અને પછી એ હેબિટ થઈ ગઈ, એ સ્વભાવ થઈ ગયો, અને એમનું પણ સર્કલ ચાલ્યા જ કરે છે. એટલે સંકલ્પને પકડ્યા પછી, એમાંથી સારા સંકલ્પ છે એને પકડ્યા પછી, એમાંથી એકાદો સંકલ્પ હોય તો એમને ક્રિયાન્વિત કરવો, એમને એક્ટિવેટ કરવો, એમને આચરણમાં મૂકવો, અને એવું લાંબા સમય સુધી થાય તો એ આપણો સ્વભાવ બની જાય, એ આપણી ટેવ બની જાય, એ આપણી હેબિટ બની જાય. સારી ટેવ અને સારી હેબિટ છે હમણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી અહીંયા આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની સભામાં ભાગવતજીએ એ જ વાત કરી. છોકરાઓએ પ્રશ્ન પૂછ્યો કે સંઘ છે એ શું કાર્ય કરે છે? ત્યારે એમણે એવું કહ્યું કે સંઘ છે એ જેટલા પણ સારા મૂલ્યો છે એ મૂલ્યોને માણસોના હૃદયમાં સ્થાપિત કરવાનું કામ કરે છે. પહેલાં એને વિચારમાં લઈ આવે, વિચારમાંથી પછી એમને ક્રિયામાં લઈ આવે, અને એ ક્રિયા લાંબા સમય સુધી કરાવે એટલે એમની ટેવ બની જાય, અને જ્યારે એમની સારી ટેવ બની જશે એટલે સારો માણસ થઈ જશે. આવી રીતે માણસ ઘડતરનું કામ છે એ સંઘ કરે છે, કે જે ગુરુકુળ પણ કરે છે. અહીંયા સંતો પણ એ જ કરે છે કે સવારથી લઈ અને સાંજ સુધી બાળકોમાં સારી, બાળકોને બહુ જાજી ખબર નથી પડતી શું સાચું શું ખોટું. સંતો કે કથા વાર્તા કરે, સમજાય એટલું સમજાય, બાળક અવસ્થા છે એટલે બધું સમજાય એવું પણ ન બને, પણ સવારથી સાંજ લઈ એમને જે ક્રિયાઓ છે, એમને જે રૂટીન છે એ એવું સેટ થઈ ગયું હોય જેથી કરીને એમનું શરીર છે એમની અંદર એવી ટેવ સહજ સ્વભાવે આવી જાય. માળા કરવી, બેસવું, ધ્યાન કરવું, માનસી પૂજા કરવી, વિનમ્ર ભાવે રહેવું, માતા પિતાને પગે લાગવું, આદર સન્માન આપવા, આ બધી જે પ્રેક્ટિસ થાય છે એ ધીરે ધીરે ટેવ બની જાય. અને ટેવ બની જાય ને, બુચ્ચે ગુરુ મહારાજ ઘણી વખત કહે છે ને કે આપણે નિયમ છે એ ચાતુર્માસ દરમિયાન લઈએ છીએ, એ નિયમ જ્યારે સ્વભાવ બની જાય ત્યારે આપણે સાચાય. એવી જ રીતે આ બધાની પ્રેક્ટિસ કરતા કરતા એ સ્વભાવ બની જાય ત્યાં સુધી અમને પ્રેક્ટિસ કરવી. મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ, બુદ્ધિનું કાર્ય નિર્ણય કરવો, જેટલા પણ ડિસિઝન લઈએ છીએ આ એક ઉપરથી આપણને બધા સમજાઈ જશે, એ બધા જ બુદ્ધિ લે છે. સારો કે નરસો લિસ્ટ આઉટ કરવાનું, આટલા સારા નિર્ણય લીધા, આટલા ખરાબ નિર્ણય લેવાના, આટલા શિક્ષાપત્રી પ્રમાણે લેવાના, આટલા, એટલે બુદ્ધિનું કાર્ય છે એ નિર્ણય કરવાનો છે. ચિત્ત, આંખો બંધ કર્યા પછી જે દેખાય છે, વિઝ્યુલાઇઝ થાય છે, ચિંતવન થાય છે એ ચિત્ત છે. એમાં ક્યારેક સારું પણ થાય છે ને ક્યારેક નરસું પણ થાય છે. ખુલ્લી આંખે દેખાય તો બધું આંખ જોવે છે, પણ આંખો બંધ કરી અને પછી જે દેખાય છે એ ચિત્ત છે. અને ચિત્તને વિશે સમગ્ર જગત રહ્યું છે એવું મહારાજે વચનામૃતમાં કહ્યું. અને એ ચિત્ત જો કંટ્રોલમાં આવી જાય, અને ચિત્તનો નિરોધ છે પ્રાણના નિરોધે કરીને થાય એવું મહારાજે પ્રથમ પ્રકરણના 25માં વચનામૃતમાં કહ્યું. પણ એમને વિશે પણ આવી પ્રેક્ટિસ કરીએ. અહંકાર આખા દિવસમાં ક્યારેક ક્યાંક આપણાથી અહંભાવ થઈ ગયો હોય, ઓબ્ઝર્વેશન કરીએ તો ખબર પડે કે આ જગ્યા ઉપર આપણે જે આ વાક્ય બોલ્યા ને એમાં આપણો અહંકાર હતો કે હું આમ છું, મારે આટલું તો થઈ જ જાય, અમે આટલું તો કરીએ જ, એવા વાક્યો નીકળ્યા હોય તો એ વાક્યો નીકળવાનું કારણ છે એ આપણી અંદર અહંકાર પડ્યો છે. એમના બદલે ભગવાનના સેવકપણાનો અહંકાર કે હું ભગવાનનો સેવક છું, ભગવાન છે એ મારા સ્વામી છે, હું સંતોનો સેવક છું, હું ભગવાનના ભક્તોનો સેવક છું. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનના સેવકપણા સિવાય બીજો કોઈ અહંકાર જો ધારણ કર્યો છે, ધાર્યો છે તો તારી પણ વાત છે. એટલે એવી રીતે અહંકારનો એસેસમેન્ટ કરીએ. આ ચાર અંતઃકરણ એમના કાર્યને આપણે પકડીએ એટલે એમનો નિગ્રહ થાય, અને અંતઃકરણ છે એ આપણે જેમ ઈચ્છા કરીએ એ પ્રમાણે ચાલે, નહીં કે એ જેમ કહે એ પ્રમાણે. અને પછી એમનો નિગ્રહ થયા પછી એ શાંત થાય, આપણે જે બાજુ ડિરેક્ટ કરીએ, જે બાજુ વાળીએ એ બાજુ વળે. મન તો આપણી પાસે એનું એ જ છે કે જેવું ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને મળ્યું હતું, પણ એમનો એમના ઉપર સંપૂર્ણ કંટ્રોલ હતો. ગઈકાલે આપણે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીની વાત કરી, એવી રીતે ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરતા જઈએ અને મન આદિક જે અંતઃકરણ છે એ શાંત થતા જાય તો એ સમ નામનો ગુણ એ આપણા અંદર આવે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને વિશેષ ને વિશેષ ભગવાન રાજી થાય એવા સમ દમ વગેરે ગુણ છે એ આપણને પ્રાપ્ત કરવાનું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરાવે. આજે પૂજ્યપાદ ગુરુ મહારાજ એમના આપણને સભામાં દર્શન થઈ રહ્યા છે ત્યારે ઘણા સમયથી સ્વામી તરવડા બિરાજતા હતા. ગઈકાલે વિદ્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે મોહન ભાગવતજી એમની સાથે પૂજ્યપાદ ગુરુ મહારાજના કરકમલોથી એ ઉદ્ઘાટન વિધિ એ થયો. આજે ગુરુ મહારાજ અહીંયા બિરાજે છે અને હવે સ્વામી અહીંયા રાજકોટ રહી અને આપણને કાયમ માટે દર્શન આપવાના છે. સ્વામીની ઉંમર ઘણી મોટી છે એટલે આપણે આ વ્યવસ્થા કરી છે. ગઈકાલે આ સહેજે વાત કરી હતી, અહીંયાથી દૂરથી આપણે દર્શન કરીએ. આ બીજી લાઈન એટલા માટે જ બાંધી કે સ્વામી જે મહારાજ ભક્તવત્સલ છે ને એમ સ્વામીના હૃદયમાં પણ ભક્તવત્સલ પણું ભગવાનના ભક્તોને જોઈને સ્વામી સહજ નજીક આવી જાય અને આપણને પણ સ્વામીને જોઈ સહેજે ભાવ થાય એટલે આપણે સહેજે નજીક થતા હોઈએ. તો એટલીસ્ટ આટલું ડિસ્ટન્સ રહે અને સ્વામીનું સ્વાસ્થ્ય છે એ વિશેષ સારી રીતે જળવાય એ માટે આપણે પણ વિશેષ ભજન વગેરે કરીએ. આજે પૂજ્યપાદ ગુરુ મહારાજ બિરાજે છે ત્યારે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આપણને થોડીવાર કથા વાર્તા એમનો લાભ આપે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સારું, બધા ખૂબ યાદ તો આવતા હતા. મહારાજ સારું, ત્યાંય પણ આ તો ભગવાને ભજનનું વેકેશન આપ્યું છે ને, આવડું મોટું સરકાર ન આપી શકે. 10 મહિનાનું વેકેશન ભગવાને આપ્યું છે બરાબર. એટલે જે બધા ભગવાનના ભક્તો સંતો એને બધાએ એનો સારો ઉપયોગ કરી લીધો છે, સમજ્યા ને? અને એ ઉપયોગ કરવો એ બહુ જરૂરી હતું. બધાની એક ફરિયાદ હતી કે આપણો ટાઈમ ક્યાં છે, આપણી પાસે ટાઈમ ક્યાં છે, આ ટાઈમ હું કરો છો એ જોવાનું છે. ત્યારે સારું, જો મહારાજે આવો સરસ આપણને સુયોગ આપ્યો છે તો એનો લાભ આપણે પૂરો લઈ લેવો જોઈએ. જેને પહેલાં તો આપણે મનથી નક્કી કરવું જોઈએ કે આપણો એક એક મિનિટનો ટાઈમ આપણે બગડવા દેવો નહીં, બરાબર. તો સરવાળે ઘણું કામ થઈ જાય, જેને અને ભગવાનની ભક્તિ ખૂબ થાય. કારણ કે જે સમય હોયો ગયો એ તો આપણને મળવાનો નથી જ. એટલે ભગવાનનું ભજન થાય, સારા વિચારો આવે એ બહુ મોટી બાબત છે. શિક્ષક ભણાવતા હતા અને છોકરાઓને કીધું કે આપણે જે કોઈ દેખાય ને એમાં આપણે માનવું. છોકરાએ કીધું સાહેબ ભગવાન તો દેખાતા નથી. તો ભગવાન શિક્ષક કે કે આપણને દેખાય માનું કે ભગવાન આપણને દેખાતા નથી એટલે ભગવાન નથી. એટલે છોકરાએ કીધું કે સાહેબ તમારું મગજ દેખાતું નથી એટલે અમારે એમ માનવું કે તમારું મગજ નથી. હે, ત્યારે આ હૃદયની ભાવની આ વસ્તુ છે અને આપણી પાત્રતા એટલી થઈ નથી. એટલે નરસિંહ મહેતાને 52 વખત ભગવાને દર્શન દીધા હતા અને પ્રત્યક્ષ દર્શન દીધા હતા. આપણા નંદ સંતોને બધા એને એ સ્થિતિ, પછીના સંતોને પણ મહારાજે પ્રત્યક્ષ દર્શન દીધા છે ને, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ મહારાજે પ્રત્યક્ષ દર્શન દીધા જ છે, બરાબર. પણ વિશ્વાસ જોઈએ. પંડિતથી ગાઉ પચાસ, પ્રેમીની આસપાસ. પંડિતથી ગાઉ પચાસ, જ્ઞાનીથી ગાઉ વીસ, પ્રેમીની આસપાસ અને વિશ્વાસુને શિષ. ભગવાન છે એ વિશ્વાસુ ભક્તને શ્રેષ્ઠ ગણે છે. એટલે આપણે શ્રદ્ધા વિશ્વાસ એ ભગવાનમાં હોવો જોઈએ, ને તો જ આપણું જીવન સાર્થક ગણાય. આ મગજની વાત નથી, આ હૃદયના ભાવની વાત છે. ત્યારે મહારાજને મોટા સંતોએ આપણને જે જે કીધું છે એમાં વિશ્વાસ જોઈએ ને શ્રદ્ધા જોઈએ, સમજાને, અને તો આપણને ક્યાંય વાંધો આવે નહીં. ત્યારે ભગવાન ને ભગવાનના ભક્તો એનો મહિમા હૃદયથી થવો જોઈએ. અને મોટો મહિમા રે જગમાં હરિજનનો, મોહ નિવારે રે દુષ્કરામનનો. ત્યારે જેટલો મહિમા વધે એટલું આપણને નિકટપણું થાય, નજીકપણું થાય. મહારાજને મોટા સંતોએ આપણને આવો સારો યોગ દીધો છે, તો આવા યોગમાં રહીને સારા વિચારો, ઊંચા વિચારો થાય, એ જ આપણી મોટી મૂડી છે. ભગવાન સૌને એવા ઉત્કૃષ્ટ વિચારોનું બળ આપે, એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.